श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय 12 ब्रह्मचारी माटे पालन करवा योग्य नियम। ऋषिओए पूछ्यू, हे सुतजी, भगवान विष्णु प्रसन्न थाय एवी कर्मयोग द्वारा आराधना कई रीते करी शकाय? हे महाभाग, तमे वक्ताओमां श्रेष्ठ छो, तेथी अमने आ वात बताओ जेना द्वारा मुमुक्षु पुरुष सर्वना ईश्वर भगवान श्री हरिनी आराधना करी शके। समस्त लोकनी रक्षा करनार धर्म क्यों छे तेनु वर्णन करवानी कृपा करो। आ बधुं सांभळवानी इच्छाथी आ बधा ब्राह्मणो तमारी सामे बैठा छे। सूतजी बोल्या, हे महर्षिओ, पूर्व काळमां अग्नि जेवा तेजस्वी ऋषिओए सत्यवती पुत्र व्यासजीने आवो ज प्रश्न पूछ्यो हतो। तेना उत्तरमां तेमणे जे कंई कह्युं हतुं ते तमे सांभळो। व्यासजीए कह्युं, हे ऋषि, हूँ सनातन कर्मयोगनु वर्णन करीश, तमे बधा ध्यान आपीने सांभळो। कर्मयोग ब्राह्मणोने अक्षय फल प्रदान करनारो छे। पहेलानी वात छे, प्रजापति मनुए श्रोता बनीने बैठेला ऋषिओने समक्ष ब्राह्मणोना हितनी माटे वेदो द्वारा प्रसिद्ध संपूर्ण विषयोने उपदेश कर्यो हतो। ते उपदेश तमाम पापोने हरनारो, पवित्र ने मुनि समुदाय द्वारा सेवित छे, हूँ तेनु ज वर्णन करू छू। तमे लोको एकाग्रतापूर्वक सांभळो। श्रेष्ठ ब्राह्मणे तेना गृहसूत्रमां बतावेली विधि अनुसार गर्भ के जन्म थी आठमा वर्षे उपनयन थया पछी वेदोनु अध्ययन शुरू करवू जोईए। दंड मेखला यज्ञोपवीत अने हिंसा रहित काळू मृगचर्म धारण करीने मुनि वेशमां रहेवू जोईए। તેણે ભિક્ષાનું અન્ન ગ્રહણ કરવું અને ગુરુના મુખ પર દ્રષ્ટિ રાખીને સદા તેમના હિતમાં રહેવું। બ્રહ્માજીએ પૂર્વ કાળમાં યજ્ઞોપવિત બનાવવા માટે જ કપાસ એટલે રૂ ઉત્પન્ન કર્યો હતો। બ્રાહ્મણો માટે ત્રણ આવૃત્તિ કરીને બનાવેલું યજ્ઞોપવિત શુદ્ધ માનવામાં આવે છે। દ્વિજે સદા યજ્ઞોપવિત ધારણ કરવું જોઈએ। શિખાને સદા બાંધી રાખવી જોઈએ। એનાથી વિપરીત અર્થાત યજ્ઞોપવિત પહેર્યા વિના અને શિખા બાંધ્યા વિના જે કર્મ કરવામાં આવે છે તે વિધિપૂર્વક કરેલા માનવામાં આવતા નથી। સફેદ વસ્ત્રો વિધિપૂર્વક માનવામાં આવતા નથી। વસ્ત્ર સફેદ હોય કે ભગવું, ફાટેલું ન હોય ત્યારે તેને ઓઢવું જોઈએ તથા તે જ પહેરવા યોગ્ય માનવામાં આવ્યું છે। તેમાં પણ સફેદ વસ્ત્ર ઉત્તમ છે, તેનાથી પણ ઉત્તમ અને શુભ ઓઢવાને માટે કાળો મૃગચર્મ છે। જનોઈ ગળામાં નાખીને જમણો હાથ તેની ઉપર કરી લેવો અને ડાબા હાથ અથવા ખભો પર તેને રાખવું તો તે ઉપવિત કહેવાય છે। યજ્ઞોપવિતને સદા આ પ્રમાણે જ રાખવું જોઈએ। કંઠમાં માળાની જેમ પહેરેલું જનોઈ નિવિત કહેવાય છે। હે બ્રાહ્મણો, ડાબો હાથ બહાર કાઢીને જમણો હાથ ખભા ઉપર રાખેલી જનોઈને પ્રાચીનાવિત અપસવ્ય કહે છે। એનો શ્રાદ્ધ દર્પણ વગેરેમાં ઉપયોગ કરવો જોઈએ। હવન ગૃહમાં, ગૌશાળામાં હોમ અને જપ સમયે, સ્વાધ્યાયમાં, ભોજન સમયે, બ્રાહ્મણોની સમીપે, ગુરુજનો અને બંને સમયની સંધ્યોપાસના સમયે તથા સાધુ પુરુષોને મળીએ ત્યારે ઉપવિતના નિયમ અનુસાર જનોઈ પહેરવી જોઈએ। આજ સનાતન વિધિ છે, બ્રાહ્મણ માટે ત્રણ આવૃત્તિ વાળી દાભની મેખલા બનાવવી જોઈએ। દાભ એટલે કે મુંજ ન મળે તો કુશ એટલે દર્ભની મેખલા બનાવવાનું વિધાન છે। મેખલામાં ગાંઠ એક અથવા ત્રણ હોવી જોઈએ। દ્વિજે વાંસ અથવા પલાશ એટલે ખાખરાનો દંડ ધારણ કરવો। દંડ તેના પગથી માથા સુધીનો લાંબો હોવો જોઈએ અથવા કોઈ પણ યજ્ઞમાં ઉપયોગી વૃક્ષનો દંડ જે સુંદર અને છિદ્ર વિનાનો હોય તેને ધારણ કરી શકે છે। દ્વિજે સવારે અને સાયંકાળે એકાગ્ર ચિત્તે સંધ્યોપાસના કરવી જોઈએ। જે કામ, લોભ, ભય અથવા મોહવશ સંધ્યોપાસનાનો ત્યાગ કરે છે તેનું પતન થાય છે। સંધ્યા કર્યા પછી દ્વિજે પ્રસન્ન ચિત્તે સાયંકાળ અને પ્રાતઃકાળ અગ્નિહોત્ર કરવો, પછી બીજી વાર સ્નાન કરીને દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું તર્પણ કરવું। ત્યાર પછી પત્ર, પુષ્પ, ફળ, જવ અને જળ વગેરેથી દેવતાઓનું પૂજન કરવું। દરરોજ આયુ અને આરોગ્યની વૃદ્ધિ માટે તંદ્રા અને આળસ છોડીને હું અમુક છું અને તમને પ્રણામ કરું છું. આ પ્રમાણે પોતાનું નામ ગોત્ર વગેરેનો પરિચય આપીને ધર્મ અનુસાર પોતાનાથી મોટા પુરુષને પ્રણામ કરવા અને આ પ્રમાણે ગુરુજનોને પ્રણામ કરવાની ટેવ પાડવી. નમસ્કાર કરનાર બ્રાહ્મણને બદલામાં આયુષ્માન ભવ સૌમ્ય કહેવું જોઈએ તથા તેના નામના અંતે પ્લુતાકારનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો નામ હલંત એટલે વ્યંજનાંત હોય તો અંતિમ હલની પહેલાનો અક્ષર એટલે કે પ્લુત સ્વરે બોલવો જોઈએ. પાણીનીએ પણ પ્રત્યભિવાદે શુદ્રે એટલે આઠમા બીજા ને 83મા શ્લોકમાં આ સૂત્ર દ્વારા નિયમનો ઉલ્લેખ કર્યો છે કે તે અનુસાર આશીર્વાદ વાક્યના ટીને પ્લુત સ્વરે બોલવામાં આવે છે, પરંતુ તે વાક્યના અંતમાં પ્રણામ કરનારનું નામ કે સૌમ્ય વગેરે પર જ બોલાય છે. જો નામ સ્વરાંત હોય તો અંતિમ અક્ષરને જ ટી સંજ્ઞા પ્રાપ્ત થશે અને જો હલંત હશે તો અંતિમ અક્ષરના પૂર્વવર્તી સ્વરને ટી માનવામાં આવશે, તેનું જ પ્લુત ઉચ્ચારણ થશે. હસ્વનું ઉચ્ચારણ એક માત્રાનું, દીર્ઘનું બે માત્રાનું અને પ્લુતનું ત્રણ માત્રાનું હોય છે. તેથી હસ્વના ઉચ્ચારણ કરતા ત્રણ ગણો સમય પ્લુતના બરાબર ઉચ્ચારણમાં થાય છે. આ નિયમ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય વર્ણોના પુરુષોને માટે લાગુ થાય છે. જો પ્રણામ કરનાર શુદ્ર કે સ્ત્રી હોય તો તેને આશીર્વાદ આપતી વખતે તેના નામનો છેલ્લો અક્ષર પ્લુત બોલવો નહીં. પ્રણામ વાક્ય આ પ્રમાણે હોવું જોઈએ: અમુક ગોત્ર અમુક શર્માહમ વર્માહમ ગુપ્તોહમ વા ભવંતમ ભીવાદયે. આશીર્વાદ વાક્ય આવું હોવું જોઈએ: આયુષ્માન ભવ સૌમ્ય. ત્રણ વખત આયુષ્માન ભવ સૌમ્ય, આયુષ્માન ભવ સૌમ્ય. ત્રણ આયુષ્માને ધીન્દ્ર શર્મ ન, આયુષ્માન ધેન્દ્રિય ત્રણ ન, અથવા આયુષ્માનેન્દ્રિય ગુપ્ત ત્રણ વગેરે જે આ પ્રમાણે આશીર્વાદ આપવાનું જાણતા હોય તેને ઉક્ત વિધિ પ્રમાણે નામ ગોત્રાદિને ઉચ્ચારણ કરીને પ્રણામ કરવા જોઈએ. જેને ખબર નથી તેની સામે અપમહમ પ્રણમામી, અપહમ પ્રણમામી વગેરે સાધારણ વાક્ય બોલવા જોઈએ. જે બ્રાહ્મણ પ્રણામની સામે ઉપર મુજબ આશીર્વાદ આપવાની વિધિ જાણતો નથી તે વિદ્વાન પુરુષ દ્વારા પ્રણામ કરવા યોગ્ય નથી. જેઓ શુદ્ર છે તેઓ તે પણ છે. જે પોતાના બંને હાથોને વિપરીત દિશામાં કરીને ગુરુના ચરણનો સ્પર્શ કરવો જોઈએ. શિષ્ય જેમનાથી લૌકિક વૈદિક તથા આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે છે તે ગુરુદેવને તે પ્રમાણે તેણે પહેલા પ્રણામ કરવા. જળ ભિક્ષા ફૂલ અને સમિધા આ બધી વસ્તુઓનો બીજા દિવસે માટે સંગ્રહ ન કરવો, દરરોજ જરૂર પ્રમાણે લઈ આવવી. દેવતાઓને નિમિત્તે કરવામાં આવતા કાર્યોમાં પણ જે આ પ્રકારની આવશ્યક વસ્તુઓ છે તેમનો પણ બીજા સમય માટે સંગ્રહ કરવો નહીં. બ્રાહ્મણ સાથે મિલન થતા કુશળ પૂછવી, ક્ષત્રિયને અનામય આરોગ્ય અને વૈશ્યને ક્ષેમ અને શુદ્રને આરોગ્ય પૂછવું. ઉપાધ્યાય ગુરુ પિતા મોટો ભાઈ રાજા મામા સસરા નાના પિતાના માતાના પિતા દાદા વર્ણમાં આપણાથી શ્રેષ્ઠ વ્યક્તિ તથા પિતાનો ભાઈ આ બધાને ગુરુ માનવામાં આવે છે. માતા નાની ગુરુપત્ની ફોઈ માસી સાસુ દાદી મોટી બહેન અને દૂધ પીવડાવનારી ધાવ એટલે ધાત્રી આ બધાને સ્ત્રીઓમાં ગુરુ માનવામાં આવ્યા છે. આ ગુરુવર્ગ માતા અને પિતાના સંબંધને કારણે છે, તેથી મન વાણી અને શરીરની ક્રિયા દ્વારા એમને અનુકૂળ આચરણ કરવું જોઈએ. ગુરુજનોને જોતા જ ઉભા થઈ જવું, અમે હાથ જોડીને પ્રણામ કરવા, તેમની સાથે એક આસન પર બેસવું નહીં, તેમની સાથે વિવાદ ન કરવો, પોતાના જીવનની રક્ષા માટે પણ ગુરુજનો સાથે દ્વેષપૂર્વક વાતચીત ન કરવી. અન્ય ગુણો દ્વારા ઉન્નતિના શિખરે પહોંચેલું વ્યક્તિનું પણ ગુરુજનોને દ્વેષ કરવાના કારણે પતન થાય છે. સમસ્ત ગુરુજનોમાં પણ પાંચ વિશેષ રૂપે પૂજ્ય છે. તે પાંચમાં પણ પ્રથમ પિતા માતા અને આચાર્ય આ ત્રણ સર્વશ્રેષ્ઠ છે. તેમનામાં પણ માતા સૌથી વિશેષ આદરણીય છે. પિતા જન્મ આપનાર, માતા વિદ્યા ગણાવનાર, ગુરુ મોટો ભાઈ અને સ્વામી આ પાંચ પરમ પૂજ્ય ગુરુ માનવામાં આવ્યા છે. કુલ પાંચ ગુરુ છે. પ્રથમ પિતા, માતા અને આચાર્ય ત્રણ સર્વશ્રેષ્ઠ છે. તેમનામાં પણ માતા સૌથી વિશેષ આદરણીય છે. પિતા જન્મ આપનાર, માતા વિદ્યા ભણાવનાર, ગુરુ મોટો ભાઈ અને સ્વામી, આ પાંચ પરમ પૂજ્ય ગુરુ માનવામાં આવે છે. કલ્યાણની ઈચ્છા રાખનાર વ્યક્તિએ પોતાના પૂરા પ્રયત્નથી અથવા પ્રાણ ત્યાગીને પણ આ પાંચેયનું વિશેષ રૂપે સન્માન કરવું જોઈએ. જ્યાં સુધી પિતા અને માતા બંને હયાત હોય ત્યાં સુધી બધું જ છોડીને પુત્રે તેમની સેવા કરવી જોઈએ. પિતા માતા જો પુત્રની ગુણો પુત્રના ગુણોથી સારી પેઠે પ્રસન્ન હોય તો પુત્ર તેમની સેવારૂપી કર્મથી જ સંપૂર્ણ ધર્મનું ફળ પ્રાપ્ત કરી લે છે. માતા સમાન દેવતા અને પિતા સમાન ગુરુ બીજો નથી. તેમના ઉપકારોનો બદલો પણ કોઈ રીતે વાળી શકાતો નથી. તેથી મન, વાણી અને ક્રિયા દ્વારા સદા તે બંનેનું પ્રિય કરવું જોઈએ. તેમની આજ્ઞા વિના બીજા કોઈ ધર્મનું આચરણ ન કરવું. ગુરુણામપિ સર્વેષામ પંચ પૂજ્યા વિશેષતઃ તેષામ આદ્યાસ્ત્રય શ્રેષ્ઠાસ્તેષામ માતા સુપૂજિતા યો ભાવયતિ યાસુતે યેન વિદ્યોપદિશ્યતે જ્યેષ્ઠો ભ્રાતા ચ ભર્તા ચ પંચેત ગુરુવ સ્મૃતાઃ આત્મનઃ સર્વયત્નેન પ્રાણ ત્યાગેન વા પુનઃ પૂજનીયા વિશેષેણ પંચતે ભૂમિ ભૂતિમિચ્છતા યાવત પિતા ચ માતા ચ દ્વાવેતો નિર્વિકારેણૌ તાવત સર્વં પરિત્યજમ પરિત્યજ પુત્રઃ શ્યાત તત્પરાયણઃ પિતા માતા ચ સુપ્રીતો શ્યાતામ પુત્ર ગુણેર્યદિ સ પુત્ર સકલં ધર્મં પ્રાપ્નુયાતે નિકર્મણા નાસ્તિ માતૃ સમં દેવં નાસ્તિ પિતૃ સમો ગુરુઃ તયોઃ પ્રત્યુપકારો અપિ ન કંથચન વિદ્યતે તર્યો નિત્યં પ્રિયં કુર્યાત કર્મણા મનસા ગિરા ન તાભ્યા મનનું જ્ઞાતો ધર્મ મન્યમ સમાચરેત. 51 અધ્યાયના 35-41 શ્લોક સંખ્યા. પરંતુ આ નિષેધ મોક્ષ રૂપી ફળ આપનારા નિત્ય નૈમિતિક કર્મો સિવાયમાં લાગુ થાય છે. મોક્ષના સાધન એવા નિત્ય નૈમિતિક કર્મ અનિવાર્ય છે. તેમનું અનુષ્ઠાન થવું જ જોઈએ. તેમના માટે કોઈની અનુમતિ લેવાની જરૂર નથી. આ ધર્મના સાર તત્વનો ઉપદેશ કરવામાં આવ્યો છે. એ મૃત્યુ પછી અનંત ફળ આપનારો છે. ઉપદેશક ગુરુની વિધિવત આરાધના કરીને તેમની આજ્ઞાથી ઘેર પાછો આવનાર શિષ્ય આ લોકમાં વિદ્યાનું ફળ ભોગવે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. મોટો ભાઈ પિતા તુલ્ય છે. જે મૂર્ખ તેનો અપમાન કરે છે તે પાપના કારણે મૃત્યુ પછી ઘોર નરકમાં પડે છે. સત્પુરુષોના માર્ગ પર ચલાનારી વ્યક્તિએ સ્વામીનું સદા સન્માન કરવું જોઈએ. આ સંસારમાં માતાનો વિશેષ ઉપકાર છે. તેથી માતાનો વિશેષ ગૌરવ માનવામાં આવ્યું છે. મામા, કાકા, સસરા, ઋત્વિજ અને ગુરુજનો સામે હું અમુક છું એમ બોલીને ઉભા થઈને તેમનું સ્વાગત કરવું. યજ્ઞમાં દીક્ષિત પુરુષ જો ઉંમરમાં આપણાથી નાનો હોય તો પણ તેને નામ લઈને બોલાવવો ન જોઈએ. ધર્મજ્ઞ પુરુષે તેને ભવો અને ભવત આપ વગેરે કહીને વાત કરી. બ્રાહ્મણ અને ક્ષત્રિય વગેરે દ્વારા પણ તે સદા સાદર નમસ્કારને યોગ્ય અને પૂજનીય છે. તેને માથું નમાવીને પ્રણામ કરવા જોઈએ. ક્ષત્રિય વગેરે જો જ્ઞાન, ઉત્તમ કર્મ તથા શ્રેષ્ઠ ગુણોથી યુક્ત હોવા ઉપરાંત વિદ્વાન હોય છતાં બ્રાહ્મણ દ્વારા નમસ્કારને યોગ્ય કદાપિ નથી. બ્રાહ્મણે અન્ય બધા વર્ણોના લોકો સાથે સ્વસ્તિ કહીને બોલવું એવી શ્રુતિની આજ્ઞા છે. બ્રાહ્મણે અન્ય બધા વર્ણોના લોકો સાથે સ્વસ્તિ કહીને બોલવું એવી શ્રુતિની આજ્ઞા છે. એક વર્ણના પુરુષે પોતાના સમાન વર્ણના પુરુષને પ્રણામ જ કરવા જોઈએ. બ્રાહ્મણ બધા વર્ણોનો ગુરુ છે. બ્રાહ્મણોના ગુરુ અગ્નિ છે. સ્ત્રીનો એકમાત્ર ગુરુ પતિ છે અને અતિથિ બધાનો ગુરુ છે. વિદ્યા, કર્મ, વાય, ભાઈ બંધુ અને કુળ આ પાંચ સન્માનના કારણ બતાવેલા છે. એમાં પાછળનાની અપેક્ષા પ્રથમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. ગુરુ અગ્નિ દ્વિજાતિનામ વર્ણાનામ બ્રાહ્મણ ગુરુ પતિ રેકો ગુરુ સ્ત્રીણામ સર્વશાભ્યા ગતો ગુરુ વિદ્યા કર્મ વયો બંધુ કુલમ ભવતી પંચમમ માન્ય સ્થાનાની પંચા પંચાહુ પૂર્વમ પૂર્વમ ગુરુરા ગુરુતરાત 51 અધ્યાયના 51-52 શ્લોક સંખ્યા. બ્રાહ્મણ વગેરે ત્રણ વર્ણોમાં જે આ પાંચમાંથી અધિક અને પ્રબળ ગુણ હોય છે તે જ સન્માનને યોગ્ય માનવામાં આવે છે. દસમી એટલે 90 વર્ષથી ઉપરની અવસ્થાને પ્રાપ્ત થયેલ શુદ્ર પણ સન્માન યોગ્ય છે. બ્રાહ્મણ સ્ત્રી રાજા નેત્રહીન વૃદ્ધ ભારથી પીડિત મનુષ્ય રોગી તથા દુર્બલને જવા માટે રસ્તો આપવો જોઈએ. પંથા દેવીઓ બ્રાહ્મણા સ્ત્રી સ્ત્રીત્રયે રાગને વિચક્ષુપે વૃદ્ધાય ભાર ભગનાય રોગીણે દુર્બલાય ચ. બ્રહ્મચારીએ દરરોજ મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને શિષ્ટ લોકોના ઘરોમાંથી ભિક્ષા લાવીને ગુરુને અર્પણ કરવી. પછી ગુરુ તેમાંથી જેટલું ભોજન માટે આપે તેમના આજ્ઞા અનુસાર તેટલું જ લઈને મૌન ભાવે ભોજન કરે. ઉપનયન સંસ્કારથી યુક્ત બ્રાહ્મણ ભવત શબ્દનો પ્રથમ પ્રયોગ કરીને અર્થાત ભવતિ ભિક્ષામ દેહી ભિક્ષામ મે દેહી કહીને ભિક્ષા માગે. ક્ષત્રિય બ્રહ્મચારી વાક્યની વચ્ચે અને વૈશ્ય અંતમાં ભવત શબ્દનો પ્રયોગ કરે અર્થાત ક્ષત્રિય ભિક્ષામ ભવતિ મે દેહી અને વૈશ્ય ભિક્ષામ મે દેહી ભવતિ કહે. બ્રહ્મચારી સર્વપ્રથમ પોતાની માતા બહેન અથવા માસીથી ભિક્ષા માગે. પોતાના સજાતીય લોકોના ઘરમાં જ ભિક્ષા માગે અથવા બધા વર્ણોના ઘેરથી ભિક્ષા લઈ આવે. ભિક્ષાના સંબંધમાં બંને પ્રકારનો વિધાન મળે છે, પરંતુ પતિત વગેરેને ઘેરથી ભિક્ષા લાવવી વર્જિત છે. જેમને તા વેદાધ્યન અને યજ્ઞોની પરંપરા બંધ નથી, જે પોતાના કર્મને લીધે સર્વત્ર પ્રશંસિત છે, તેમના જ ઘરોથી જીતેન્દ્રિય બ્રહ્મચારી દરરોજ ભિક્ષા લાવે. ગુરુના કુળમાં ભિક્ષા ન માગે, પોતાના કુટુંબ કુળ અને સંબંધીઓને ત્યાં પણ ભિક્ષા માટે ન જાય. જો બીજા ઘર ન મળે તો યથા સંભવ ઉપર બતાવેલા પૂર્વ પૂર્વ ઘરોનો પરિત્યાગ કરીને ભિક્ષા લઈ શકે છે. જો પૂર્વ કથનાનુસાર યોગ્ય ઘર મળવું અસંભવ હોય તો સંપૂર્ણ ગામમાં ભિક્ષા માટે જાય. તે સમયે મન પર કાબુ રાખીને તે મૌન રહે અને આમ તેમ દ્રષ્ટિ ન નાખે. આ પ્રમાણે સરળ ભાવે જરૂર પ્રમાણે ભિક્ષાનો સંગ્રહ કરીને ભોજન કરે, સદા જીતેન્દ્રિય રહે. મૌન રહીને તથા એકાગ્ર ચિત્તે વ્રતનું પાલન કરનારા બ્રહ્મચારી દરરોજ ભિક્ષાના અન્નથી જ જીવન નિર્વાહ કરે. એક સ્થાનનું અન્ન ન ખાય. ભિક્ષાથી કરેલો નિર્વાહ બ્રહ્મચારીને માટે ઉપવાસ તુલ્ય માનવામાં આવ્યો છે. બ્રહ્મચારી ભોજનને સદા સન્માનની દ્રષ્ટિએ જુએ, ગર્વમાં આવીને અન્નની નિંદા ન કરે, તેને જોઈને હર્ષ પ્રગટ કરે, મનમાં પ્રસન્ન થાય અને બધી રીતે તેનું અભિનંદન કરે. વધારે ભોજન આરોગ્ય આયુષ્ય અને સર્વલોકની પ્રાપ્તિમાં નુકસાન કરનારો છે. તે પુણ્યનું નાશક અને લોક નિંદિત છે, તેથી તેને તેનો પરિત્યાગ કરી દેવો જોઈએ. પૂર્વાભિમુખ થઈને અથવા સૂર્યની સામે મુખ કરીને જમવું જોઈએ. ઉત્તરાભિમુખે કદી ભોજન ન કરવું. આ ભોજનની સનાતન વિધિ છે. ભોજન કરનાર પુરુષે હાથ મોઢું ધોઈને શુદ્ધ સ્થાનમાં બેસીને પ્રથમ જળનું આચમન કરવું, પછી ભોજન બાદ પણ તેણે બે વાર આચમન કરવું જોઈએ. ભોજન કરીને જળ પીને સૂઈને ઉઠ્યા પછી અને સ્નાન કર્યા પછી ગલીઓમાં ફર્યા બાદ હોઠ ચાટીને અથવા તેનો સ્પર્શ કર્યા પછી વસ્ત્ર પહેરીને વીર્ય મૂત્રને મળત્યાગ કર્યા પછી અનુચિત વાત કર્યા પછી થૂક્યા પછી અધ્યયનનો આરંભ કરતા ખાંસી આવ્યા પછી ચાર રસ્તે અથવા સ્મશાનમાંથી આવ્યા બાદ તથા બંને સંધ્યા સમયે શ્રેષ્ઠ દ્વિજે આચમન કર્યું હોય તો પણ ફરી આચમન કરવું. ચાંડાળો અને મલોચ્છની સાથે વાત કર્યા પછી સ્ત્રીઓ શુદ્રો તથા એઠા મુખવાળા પુરુષ સાથે વાતચીત થયા પછી એઠા મુખવાળા પુરુષને અથવા એઠા ભોજનને જોયા પછી તથા આંસુ અથવા રક્ત નીકળ્યા પછી પણ આચમન કરવું જોઈએ. પોતાના શરીરથી સ્ત્રીઓનો સ્પર્શ થઈ ગયા પછી પોતાના વાળ તથા ખસીને પડી ગયેલા વસ્ત્રોનો સ્પર્શ કર્યા પછી આચમન કરવું જોઈએ. આચમન માટેનું જળ ગરમ ન હોય, જેમાં ફીણ ન હોય તથા જે ખારું ન હોય, પવિત્રતાનો આગ્રહ રાખનારા પુરુષે સદા પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ બેસીને આચમન કરવું. આચમન કરે ત્યારે માથું અથવા ગળું ઢાંકેલું રહે તથા વાળ અને શિખા ખુલ્લી રાખે. બહારથી આવેલ પુરુષ બંને પગ ધોયા વિના પવિત્ર થતો નથી. વિદ્વાન પુરુષે સીડી પર અથવા જળમાં ઉભા રહીને અથવા પાઘડી બાંધીને આચમન ન કરવું. વરસથી ધારાના જળથી અથવા ઉભા રહીને કે હાથેથી ઉલેચેલા જળથી આચમન ન કરવું. એક હાથથી આપેલા જળ દ્વારા અથવા યજ્ઞોપવિત વિના પણ આચમન ન કરવું નિષિદ્ધ છે. ખડાઓ પહેરીને અથવા ઘૂંટણોની બહાર હાથ રાખીને પણ આચમન ન કરવું. બોલતા હસતા કોઈની તરફ દ્રષ્ટિ નાખતા તથા પથારીમાં સૂતા સૂતા પણ આચમન કરવું નહીં. જે જળને સારી પેઠે જોયું ન હોય, જેમાં ફીણ વગેરે હોય, જે શુદ્ર દ્વારા અથવા અપવિત્ર હાથે લાવેલું હોય અથવા જે ખારું હોય, આવા જળથી પણ આચમન કરવું અનુચિત છે. આચમન કરતા મનમાં બીજી વાત ન વિચારે, હાથથી ઘૂમેડેલા જળથી પણ આચમન ન કરવું. બ્રાહ્મણ તેટલા જ જળથી આચમન કરીને પવિત્ર થઈ જાય છે જે જળ હૃદય સુધી પહોંચી શકે. ક્ષત્રિય કંઠ સુધી, વૈશ્ય જીભથી જળનો સ્વાદ લઈને પવિત્ર થાય છે, અને સ્ત્રી તથા શુદ્ર જળના સ્પર્શ માત્રથી શુદ્ધ થઈ જાય છે. અંગૂઠાના મૂળની અંદરની રેખામાં બ્રાહ્મ તીર્થ હોવાનું કહેવાય છે. અંગૂઠો અને તર્જનીની વચ્ચેના ભાગને પિતૃતીર્થ કહે છે. સૌથી નાની આંગળીના મૂળની પાછળનો ભાગ પ્રજાપતિ તીર્થ કહેવાય છે. આંગળીઓનો અગ્રભાગ દેવતીર્થ માનવામાં આવ્યો છે, તેને જ આર્ષ તીર્થ પણ કહે છે. અથવા આંગળીઓના મૂળ ભાગમાં દેવ અને આર્ષ તીર્થ તથા મધ્યમાં આગ્નેય તીર્થ છે, તેને સૌમિક તીર્થ પણ કહે છે. આવો જાણીને મનુષ્ય મોહમાં પડતો નથી. બ્રાહ્મણે સદા બ્રાહ્મ તીર્થમાં જ આચમન કરવું અથવા દેવતીર્થથી આચમનની ઈચ્છા ન રાખવી, પરંતુ પિતૃતીર્થથી કદાપી આચમન ન કરવું. પ્રથમ મન અને ઇન્દ્રિયોનો સંયમ કરીને બ્રાહ્મ તીર્થથી 3 વાર આચમન કરવું, પછી અંગૂઠાના મૂળ ભાગથી મુખને લૂછીને તેનો સ્પર્શ કરવો, ત્યાર પછી અંગૂઠો અને અનામિકા આંગળીઓથી બંને નેત્રોનો સ્પર્શ કરવો, પછી તર્જની અને અંગૂઠાના યોગથી નાકના બંને છિદ્રોનો, કનિષ્ઠા અને અંગૂઠાના સંયોગથી બંને કાનોનો, બધી જ આંગળીઓ દ્વારા હૃદયનો, કરતલથી મસ્તકનો અને અંગૂઠાથી બંને ખંભાઓનો સ્પર્શ કરવો. દ્વિજ 3 વાર જે જળનું આચમન કરે છે તેનાથી બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવજી તૃપ્ત થાય છે, એવું અમે સાંભળ્યું છે. મુખનું પરિમાર્જન કરવાથી ગંગાજી અને યમુનાજી તૃપ્ત થાય છે. બંને નેત્રોના સ્પર્શથી સૂર્ય અને ચંદ્રમા પ્રસન્ન થાય છે. નાસિકાના બંને છિદ્રોનો સ્પર્શ કરવાથી અશ્વિની કુમારોની તથા કાનોના સ્પર્શથી વાયુ અને અગ્નિની તૃપ્તિ થાય છે. હૃદયના સ્પર્શથી સંપૂર્ણ દેવતા પ્રસન્ન થાય છે, અને મસ્તકના સ્પર્શથી તે અદ્વિતીય પુરુષ અંતર્યામી પ્રસન્ન થાય છે. મધુપર્ક, સોમરસ, પાન, ફળ, મૂળ તથા શેરડી આ બધા ખાવાથી મોઢું એઠું થતું નથી. અન્ન ખાવા અને જળ પીવા માટે પ્રવૃત્ત થનાર મનુષ્યના હાથમાં જો કોઈ વસ્તુ હોય તો તેને જમીન પર મૂકીને આચમન પછી તેના પર પણ જળ છાંટી દેવું જોઈએ. જે જે વસ્તુને હાથમાં રાખીને મનુષ્ય પોતાનું મુખ હેઠું કરે છે તેને જો જમીન પર ન મૂકે તો તે પોતે પણ અશુદ્ધ જ રહી જાય છે. વસ્ત્ર વગેરે વિશે વિકલ્પ છે, તેને પૃથ્વી પર મૂકી પણ શકાય છે ને નહીં પણ, તેનો સ્પર્શ કરીને આચમન કરવું જોઈએ. રાતના સમયે જંગલમાં ચોર અને વાઘોથી ભરેલા રસ્તા પર ચાલનારો પુરુષ દ્રવ્ય હાથમાં રાખીને પણ મળમૂત્રનો ત્યાગ કરે તો તે દૂષિત થતો નથી. જો દિવસે શૌચ જવું હોય તો જનોઈના જમણા કાન પર ચડાવીને ઉત્તરાભિમુખે મળમૂત્રનો ત્યાગ કરવો. જો રાત્રે જવું પડે તો દક્ષિણ તરફ મુખ કરીને બેસવું જોઈએ. પૃથ્વીને લાકડા, પાંદડા, માટી, રોડા અથવા ઘાસથી ઢાંકીને તથા પોતાના માથાને પણ વસ્ત્રથી ઢાંકીને મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. કોઈ વૃક્ષની છાયામાં, કુવાની પાસે, નદીના કિનારે, ગૌશાળા, દેવ મંદિર તથા જળમાં, રસ્તા પર, રાખોડી પર, અગ્નિમાં તથા સ્મશાન ભૂમિમાં પણ મળમૂત્રનો ત્યાગ કરવો ન જોઈએ. છાણા પર, લાકડા પર, બહુ મોટા વૃક્ષ પર તથા લીલા ઘાસમાં પણ મળમૂત્ર કરવાનો નિષેધ છે. ઊભા રહીને તથા નગ્ન થઈને પણ મળમૂત્રનો ત્યાગ ન કરવો જોઈએ. પર્વત મંડળમાં જૂના દેવાલયમાં ઉદયના રાફડા પર તથા કોઈ પણ ખાડામાં મળમૂત્રનો ત્યાગ વર્જિત છે. ચાલતા ચાલતા પણ મળમૂત્ર કરવા ન જોઈએ. ઋષુ કોલસા તથા ઠીકરા પર, ખેતરમાં, બોરડમાં, તીર્થમાં, ચોતરા પર અથવા સડક પર, બગીચામાં, જળની નજીક, ઉસર ભૂમિમાં તથા નગરની અંદર આ બધા સ્થાનોમાં મળમૂત્રનો ત્યાગ કરવાની મનાય છે. ખડાઉ કે પગરખા પહેરીને, છત્રી ઓઢીને અંતરિક્ષમાં સ્ત્રી, ગુરુ, બ્રાહ્મણ, ગાય, દેવતા, દેવાલય તથા જળ તરફ મુખ કરીને, નક્ષત્રો દ્વારા ગ્રહોને જોતા જોતા અથવા તેમની તરફ મુખ કરીને તથા સૂર્ય, ચંદ્રમા તથા અગ્નિ સામે દ્રષ્ટિ કરીને પણ કદી મળમૂત્રનો ત્યાગ ન કરવો. શૌચ વગેરે કર્યા પછી ક્યાંક કિનારેથી લેપ અને દુર્ગંધને મિટાવનારી માટી લઈને, આળસ છોડીને વિશુદ્ધ અને બહાર કાઢેલા જળથી હાથ વગેરે શુદ્ધ કરવા બ્રાહ્મણ માટે ઉચિત છે કે તે રેતીવાળી અથવા કીચડની માટી ન લે. રસ્તામાંથી ઉસર ભૂમિની તથા બીજાએ વાપરેલી માટીને પણ કામમાં ન લે. દેવ મંદિરની, કુવામાંની, ઘરની દિવાલની અને જળમાંની માટી પણ લેવી નહીં. ત્યાર પછી હાથ પગ ધોઈને દરરોજ પૂર્વક વિધિથી આચમન કરવું જોઈએ. અધ્યાય 12 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.